જય સ્વામિનારાયણ. નવા વર્ષના મંગળ દિવસે આજે અહીંયા મહારાજનું મહાપૂજન થશે. આજના મહાપૂજનના યજમાનો પરમ ભગવદી શ્રી ધીરુભાઈ બાબરિયા, શ્રી દિનેશભાઈ ગજેરા અને રમણીકભાઈ મોરડિયા ત્રણેય ભક્તો મહારાજનું પૂજન કરશે. સાથે સાથે જે આ ઉત્સવમાં નાની મોટી સેવાઓ કરી છે એ દરેક નાના મોટા ભક્તોને અહીંયા પૂજનમાં સાથે આપણે યાદ કરી અને મહારાજનું પૂજન કરીશું. અત્યારે પૂજન કરનારા ત્રણેય ભક્તો છે તો ધીરુભાઈને આપણે બધા જાણીએ છીએ. આપણે અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા કે ભારત ગુરુકુલની બધી શાખાઓમાં જ્યાં જરૂર પડે ત્યાં દોડીને ત્યાં પહોંચી ત્યાંની સેવા માટે પહોંચી જાય. ધીરુભાઈ દિનેશભાઈ છે તો અમેરિકાની બધી આપણી શાખાઓ છે તો જ્યાં જરૂર પડે ત્યાં મોટી સેવાઓ, દૈહિક સેવાઓ કરવા પહોંચી જાય. હમણાં સ્પ્રિંગ ફિલ્ડ હતા, આપણે રિનોવેશન ચાલે છે તો 2-3 મહિના ત્યાં કન્ટિન્યુ સેવા કરી. એટલાન્ટામાં 2 વીક પહેલાં ત્યાં સિંહાસન વગેરેનું થોડુંક રિનોવેશન હતું તો ત્યાં જે એવા જ અમારા રમણીકભાઈ ડલાસ ગુરુકુલમાં નાની મોટી સેવા, ખાસ તો ભગવત સ્વામી જેમ કે એમ આઉટડોરની ક્લિનિંગ, વાડી, બગીચો એની ખૂબ મોટી સેવા એમની છે. તો ત્રણેય ભક્તો આજે અત્યારે મહારાજનું પૂજન કરશે. બોલો ઘનશ્યામ મહારાજની જય. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. અથ સ્વસ્તિ વાચનમ. હરિઃ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. મંત્રાર્થા સફલા સંતુ, સંતુ પૂર્ણમનોરથાઃ. શત્રુણાં બુદ્ધિનાશોસ્તુ, મિત્રાણાં ઉદયસ્તવ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સુશાંતિર્ભવતુ. સર્વારિષ્ટ સર્વોપદ્રવ શાંતિર્ભવતુ. અથ સંકલ્પઃ. ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુઃ. અહં મમ આત્મનઃ. શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત ફલપ્રાપ્ત્યર્થં સકલ શુભમનોરથ સિદ્ધ્યર્થે ત્રિવિધ તાપ શમનાર્થે સહકુટુંબસ્ય ક્ષેમં આયુઃ લાભાર્થે અનેક કોટી બ્રહ્માંડ અધીશ્વરસ્ય પૂર્ણ પુરુષોત્તમસ્ય ભગવતઃ શ્રી ઘનશ્યામ મહારાજસ્ય પ્રીત્યર્થં પૂજનમ અદ્ય શુભદિને યથાશક્તિ યથા મિલિત ઉપચારદ્રવ્યૈ અહં કરિષ્યે. અથ ગણપતિ સ્મરણમ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. અથ ધ્યાનમ. શ્રીકૃષ્ણમ દ્વિભુજમ કિશોરવયસમ ધાર્મિમ સુપદ્મેક્ષણમ સસ્મેરાબ્જમુખમ સ્વભક્તસમિતો સિંહાસને રાજિતમ ભક્તે કેસરચંદનેર્બહુવિધેર હારાવતમ સાદિભિઃ પુષ્પે પૂજિતમાદરેણ હૃદયે શુક્લાંબરમ ચિંતયે. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. અથ આસનમ. રત્નેન્દ્રે ખચિતે સુવર્ણરચિતે સિંહાસને ભાસુરે રમ્યે દેવ વિનિર્મિતેતિ વિતતે સોપાન સમ્રાજિતે સિંહાકાર પદાષ્ટકે ત્રિમૃદુલે દાસેન દત્તમ મયા સદ્ભિરત્કમલે નિવાસિત ઉરુ પ્રેમણા નિષિદ્ધ પ્રભો. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. આસનમ સમર્પયામિ. અથ પાદ્યમ. મુક્તે સેવિત પાદ પંકજ યુગ પુણ્યાત્મજ શ્રીપતે કારુણ્યેન નિજેન તારિત જન સ્વમ નીલકંઠાભિદ ગંગાયા જલમુત્તમમ સુરપતે ગંધેન પુષ્પાક્ષતે યુક્તમ પાદ્યમિદમ સુવર્ણ કલશે સંસ્થમ ગૃહાણ પ્રભો. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. પાદ્યમ સમર્પયામિ. અથ અર્ઘ્યમ. નિત્યમ શેષ વિધીશ દેવ મુનિભિઃ પ્રેમણાર્ચિતાં ગ્રીહરે જાત સાધુ જનાન વૃષસ્ય સુખિન કર્તુમ ગૃહે ત્વમ સ્વયં દૂર્વા પત્ર પવિત્ર સર્ષપયવ શ્રીખંડ પુષ્પાક્ષત યુક્તમ કાંચન ભાજનસ્થ મુદકમ યર્ઘ્યમ ગૃહાણત્વિદમ. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ. અથ આચમનમ. જીવાત્યાંતિક મોક્ષમીશ કૃપયા કર્તુમ ભુવિ ત્વમ હરે પ્રાદુર્ભૂય જનેષુ સત્સુ સદય ચૈકાંત ધર્મમ દધત પ્રીત્યા વાસિતમુત્તમમ સુનલદેર ગંગોદકમ શીતલમ સ્વામિન્નાચમનીયકમ શુભમિદમ ગૃહ્ણીષ્વ દત્તમ મયા. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. આચમનીયમ સમર્પયામિ. અથ સ્નાનમ. ગંગાયા મુનિભિઃ સહેવ બહુભિર્ નિત્યમ સ્વતંત્ર સ્વયં સ્વામીં સ્નાનકરઃ સુકેલિ સહિતમ ભક્તૈસ્તથા પાર્ષદે શીતમ વોષ્ણમિદમ યથાતુ સુખદમ યુન્મત્ત ગંગાજલમ કૃષ્ણ ત્વં વિશદ ગૃહાણ ચ મયા સ્નાનીય મંત્રાર્પિતમ. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. મલાપકર્ષ સ્નાનમ સમર્પયામિ. अथ पयस्नानम् हरिः ॐ सहस्रशिरेखापुरुखः सहस्राक्षः सहस्रपात स भूमिगुं सर्वतस्कृत्वात्यतिष्ठदशाङ्गुलम् कामधेनुसमुद्भूतम् सर्वेषामपि जीवनम् यज्ञहेतुपयस्तुभ्यम् स्वामिन् स्नानार्थमर्पये ॐ भगवते श्रीस्वामिनारायणाय नमः पयस्नानं समर्पयामि पयस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते आचमनीयं समर्पयामि अथ दधिस्नानम् पुरुखये वेदगुं सर्वं जदभूतं जच्छ भाव्यम् उतामृतत्वस्येषानो जदन्नेनातिरोहति पयसस्तु समुद्भूतम् अम्लद्रव्यस्तु योगतः दध्यानितं मया धार्मे स्नानार्थं प्रतिगृह्यता ॐ भगवते श्रीस्वामिनारायणाय नमः दधिस्नानं समर्पयामि दधिस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते आचमनीयं समर्पयामि अथ घृतस्नानम् एतावानस्य महिमातो ध्यायाश्च पुरुखः पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि नवनीतसमुद्भूतम् सर्वसन्तोषकारकम् यज्ञाङ्गदेवताहारम् घृतं स्नानार्थमानितम् ॐ भगवते श्रीस्वामिनारायणाय नमः घृतस्नानं समर्पयामि घृतस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते आचमनीयं समर्पयामि अथ मधुस्नानम् त्रिपादूर्ध्वयुदेत् पुरुखः पादोऽस्येहा भवत् पुनः ततो विख्वं व्यक्रामसाशनानशनेयभि वृक्षसारसमुद्भूतम् सर्वतेजो विवर्धनम् सर्वपुष्टिकरं कृष्ण मधुस्नानं समर्पये ॐ भगवते श्रीस्वामिनारायणाय नमः मधुस्नानं समर्पयामि मधुस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते आचमनीयं समर्पयामि अथ शर्करास्नानम् ततो विराड जायत विराजो यति पुरुखः स जातो अत्यरिष्यत पश्चाद्भूमिमथो पुरः इक्षुसारसमुद्भूता शर्करां सुमनोहरां मलापहारिणी वार्षे गृहाण स्नातु मानिताम् ॐ भगवते श्रीस्वामिनारायणाय नमः शर्करास्नानं समर्पयामि शर्करास्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ સમર્પયામિ. અથ મહાભિષેક સ્નાનમ સહસ્રશિરેખા પુરુખઃ સહસ્રાક્ષઃ સહસ્રપાત સભૂમિગું સર્વતઃ સ્પૃત્વા ત્યતિષ્ઠદશાંગુલમ. પુરુખયે વેદગું સર્વં જદભૂતં જચ્છ ભાવ્યમ. ઉતામૃતત્વસ્યેષાનો જદન્નેનાતિરોહતિ. ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્યો અજાયત. શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. નાભ્યા આસિદંતરિક્ષગું શીષ્ણોર્દ્યોઃ સમવર્તત. પદ્ભ્યાં ભૂમિર્દિશઃ શ્રોતા તથા લોકાન કલ્પયન્. યત્પુરુખેણ હવિખા દેવાયજ્ઞમતન્વત. વસંતોસ્યાસીદાજ્યં ગ્રીખ્મ ઇધ્મ શરદ્ધવીહ. સપ્તાસ્યાસન પરિધય સ્ત્રીહ સપ્તસમિધ કૃતાઃ. દેવા યદ્યજ્ઞં તન્વાના અબધન પુરુખં પશુમ. યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્. તેહનાકં મહિમાનઃ સચંત યત્ર પુરવે સાધ્યાઃ સંતિ દેવાઃ. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. મહાભિષેક સ્નાનમ સમર્પયામિ. મહાભિષેક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે યાચમનીયમ સમર્પયામિ. અથ વસ્ત્રોપવસ્ત્રમ નિષ્કામૈર્નિજ સેવિભિઃ સ્વનિરતૈર્દત્તાનિ ભક્ત્યા જને. કૃષ્ણસ્ત્વં કૃતવાન પ્રબોધિ કૃપયા વસ્ત્રાણિ રમ્યાણિ વૈ. કાર્પાસેન વિનિર્મિતં ઘનતરં સૂક્ષ્મં ચ વસ્ત્રદ્વયં. સૌવર્ણેન વિરાજિતં શુભમિદં દત્તમ મયા સ્વીકુરુ. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. અથ આભૂષણાનિ રત્નાઢ્યેરસના કિરીટકટક સ્ત્રકુંડલેશ્ચોર્મિકા મંજીરાંગદ શૃંખલાદિભિરહં જાંબુનદાભૂષણે. હારેર્મૌક્તિક નિર્મિતેશ્ચ વિવિધેર ગુચ્છાદિભિશેખરે. ત્વાં ભક્ત્યાત્મજ પૂજયામિ કૃપયા ત્વં શ્રીહરે સ્વીકુરુ. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. આભૂષણાનિ સમર્પયામિ. અથ ચંદનાક્ષત સદ્ભિ પ્રેમ ભરેણ નિત્યમનઘે સ્વેચ્છાનુકૂલં વિભો. સર્વાંગે ગરુચંદને સુરભિભિર્ બ્રહ્માત્મભિ પૂજિત. કર્પૂરા ગરુ કેસરેર્મૃગમદે સંમિશ્રિતં સુંદરં. કૃષ્ણ ત્વં શુભચંદનં મલયજં ગૃહીષ્વ દત્તં મયા. શ્રીખંડં ચંદનં દિવ્યં ગંધાઢ્યં સુમનોહરં. વિલેપનં સુરશ્રેષ્ઠ ચંદનં પ્રતિગૃહ્યતા. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ ચંદનમ સમર્પયામિ. અથ પુષ્પાણિ પુષ્પમાલાંચ જાતી ચંપકકર્ણિકારકમલૈ સન્મલ્લિકાયુથિકા મંદારસ્થલપદ્મકેતકમહા કુંદેશ્ચ પુન્નાગજૈ પુષ્પૈર્દૂષણવર્જિતૈર્બહુવિધે સ્વાં પૂજયામિ પ્રભો. તાનિ ત્વં સદયં ગૃહાણ કુસુમા લંકાર ધૃત શ્રીહરે. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ પુષ્પાણિ પુષ્પમાલાં ચ સમર્પયામિ. અથ અંગપૂજા. ઓમ વરાહાય નમઃ પાદૌ પૂજયામિ. ઓમ કૂર્માય નમઃ ગુલ્ફૌ પૂજયામિ. ઓમ ઋષભાય નમઃ જંઘે પૂજયામિ. ઓમ મત્સ્યાય નમઃ જાનુની પૂજયામિ. ઓમ વામનાય નમઃ કુરુ પૂજયામિ. ઓમ નૃસિંહાય નમઃ કટિં પૂજયામિ. ઓમ નારાયણાય નમઃ નાભિં પૂજયામિ. ઓમ બુદ્ધાય નમઃ હૃદયં પૂજયામિ. ઓમ કલ્કિને નમઃ કંઠં પૂજયામિ. ઓમ કુમારાય નમઃ બાહુ પૂજયામિ. ઓમ રામાય નમઃ હસ્તૌ પૂજયામિ. ઓમ યજ્ઞનારાયણાય નમઃ મુખં પૂજયામિ. ઓમ કપિલાય નમઃ નેત્રે પૂજયામિ. ઓમ હરયે નમઃ શ્રોત્રે પૂજયામિ. ઓમ કૃષ્ણાય નમઃ લલાટં પૂજયામિ. ઓમ વાસુદેવાય નમઃ શિરઃ પૂજયામિ. ઓમ હરયે નમઃ શિખાં પૂજયામિ. ઓમ ઇષ્ટદેવાય શ્રી સ્વામી નારાયણાય નમઃ સર્વાંગાની પૂજયામિ. અથ જનમંગલ પૂજનમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ નરનારાયણાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ ભક્તિધર્માત્મજાય નમઃ. ઓમ અજન્મને નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરિકૃષ્ણાય નમઃ. ઓમ ઘનશ્યામાય નમઃ. ઓમ ધાર્મિકાય નમઃ. ઓમ ભક્તિનંદનાય નમઃ. ઓમ બૃહદવ્રતધરાય નમઃ. ઓમ શુદ્ધાય નમઃ. ઓમ રાધાકૃષ્ણેષ્ટદૈવતાય નમઃ. ઓમ મરુસ્તુતપ્રિયાય નમઃ. ઓમ કાલીભૈરવાદ્યતિભીષણાય નમઃ. ઓમ જીતેન્દ્રિયાય નમઃ. ઓમ જીતાહારાય નમઃ. ઓમ તીવ્રવૈરાગ્યાય નમઃ. ઓમ આસ્તિકાય નમઃ. ઓમ યોગેશ્વરાય નમઃ. ઓમ યોગકલાપ્રવૃત્તયે નમઃ. ઓમ અતિધૈર્યવતે નમઃ. ઓમ જ્ઞાનિને નમઃ. ॐ परमहंसाय नमः, ॐ तीर्थकृते नमः, ॐ तैर्थिकार्चिताय नमः, ॐ शमानिधये नमः, ॐ सदोन्निद्राय नमः, ॐ ध्याननिष्ठाय नमः, ॐ तपःप्रियाय नमः, ॐ सिद्धेश्वराय नमः, ॐ स्वतन्त्राय नमः, ॐ ब्रह्मविद्याप्रवर्तकाय नमः, ॐ पाषण्डोच्छेदनपटवे नमः, ॐ स्वस्वरूपाचलस्थितये नमः, ॐ प्रशान्तमूर्तये नमः, ॐ निर्दोषाय नमः, ॐ असुरगुर्वादिमोहनाय नमः, ॐ अतिकारुण्यनयनाय नमः, ॐ उद्धवाध्वप्रवर्तकाय नमः, ॐ महाव्रताय नमः, ॐ साधुशीलाय नमः, ॐ साधुविप्रप्रपूजकाय नमः, ॐ अहिंसयज्ञप्रस्तोत्रे नमः, ॐ साकारब्रह्मवर्णनाय नमः, ॐ स्वामिनारायणाय नमः, ॐ स्वामिने नमः, ॐ कालदोषनिवारकाय नमः, ॐ सच्छास्त्रव्यसनाय नमः, ॐ सद्यसमाधिस्थितिकारकाय नमः, ॐ कृष्णार्चास्थापनकराय नमः, ॐ कौलदिशे नमः, ॐ कलितारकाय नमः, ॐ प्रकाशरूपाय नमः, ॐ निर्दम्भाय नमः, ॐ सर्वजीवहितावहाय नमः, ॐ भक्तिसम्पोषकाय नमः, ॐ वाग्मिने नमः, ॐ चतुर्वर्गफलप्रदाय नमः, ॐ निर्मत्सराय नमः, ॐ भक्तवर्मणे नमः, ॐ बुद्धिदात्रे नमः, ॐ अतिपावनाय नमः, ॐ अबुद्धिरते नमः, ॐ ब्रह्मधामदर्शकाय नमः, ॐ अपराजिताय नमः, ॐ आसमुद्रान्तसत्कीर्तये नमः, ॐ श्रितसंश्रुतिमोचनाय नमः, ॐ उदाराय नमः, ॐ सहजानन्दाय नमः, ॐ साध्विधर्मप्रवर्तकाय नमः, ॐ कन्दर्पदर्पदलनाय नमः, ॐ वैष्णवक्रतुकारकाय नमः, ॐ पञ्चायतनसन्मानाय नमः, ॐ नैष्ठिकव्रतपोषकाय नमः, ॐ प्रगल्भाय नमः, ॐ निःस्पृहाय नमः, ॐ सत्यप्रतिज्ञाय नमः, ॐ भक्तवत्सलाय नमः, ॐ अरोषणाय नमः, ॐ दीर्घदर्शिने नमः, ॐ षडूर्मिविजयक्षमाय नमः, ॐ निरहङ्कृतये नमः, ॐ अद्रोहाय नमः, ॐ ऋजवे नमः, ॐ सर्वोपकारकाय नमः, ॐ नियामकाय नमः, ॐ उपशमस्थितये नमः, ॐ विनयवते नमः, ॐ गुरवे नमः, ॐ अजातवैरिणे नमः, ॐ निर्लोभाय नमः, ॐ महापुरुषाय नमः, ॐ आत्मदाय नमः, ॐ अखण्डितार्षमर्यादाय नमः, ॐ व्याससिद्धान्तबोधकाय नमः, ॐ मनोनिग्रहयुक्तिज्ञाय नमः, ॐ यमदूतविमोचकाय नमः, ॐ पूर्णकामाय नमः, ॐ सत्यवादिने नमः, ॐ गुणग्राहिणे नमः, ॐ गतस्मयाय नमः, ॐ सदाचारप्रियतराय नमः, ॐ पुण्यश्रवणकीर्तनाय नमः, ॐ सर्वमङ्गलसद्रुपनानागुणविचेष्टिताय नमः, ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः, ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः, ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः। अथ धूपम्। यन्मूर्तिसुरभित्वमस्ति सहजं याद्रक्मनोरञ्जनं कस्मिश्चिज्जगतीह नास्ति हि तथा लेशोऽपि तस्य क्वचित् सत्वं कृष्णदशाङ्गसंज्ञितमिमं धूपं सुगन्धिं हरे भक्त्या मेऽर्पितमुत्तमं हृदयगं ઘ્રાણ પ્રિયમ સ્વીકુરુ. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. ધૂપમ આઘ્રાપયામિ અથ દીપમ. સૂર્યાગ્નિસુતાદય સુરગણા યદ્ધામ્ન એવાક્ષરાત્ તેજોલેશમવાપ્ય વિશ્વમખિલમ યુદ્ભાસયંતિ પ્રભો. તદ્ધામાધિપતિસ્ત્વમેવ ભગવન્ દીપમ કૃપાંભો નિધે. સામોદેન ગવાંઘૃતેન વિહિતમ ગૃહણીષ્વ વર્તી દ્વયમ્. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. દીપમ દર્શયામિ અથ નૈવેદ્યમ. નૈવેદ્યમ પરમાન્ન સક્તુ વટકાન સન્યાવપુરીસ્તથા દૌહિત્રાન ઘૃતપૂરસૂપસુખદા ફેણીરસાલોદનાન રમ્યાં શશ્કુલિકાન બિરંજગુડકા પૂપાસિતાન પિંડકાન. કૃષ્ણ ત્વં ઘૃતશર્કરાદધિપયશ શ્ચેત્યાદિકં સ્વીકુરુ. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. પંચગ્રાસ મુદ્રા પ્રદર્શયેત. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. મધ્યપાનીયમ સમર્પયામિ. પુનશ્ચ ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. શ્યામ મનોહર उत्तरापोषणं समर्पयामि, हस्तप्रक्षालनं समर्पयामि, मुखं प्रक्षालनं समर्पयामि। अथ ताम्बूलम्। नित्यं ब्राह्मण साधु पोषणरत, सांगात्म भक्ते दृढ, पन्थानं विदधन्विताशनरत, स्त्वं नागवल्लीदलं जाति पुष्पलवंग पूग खदिरेर जाति फलेला सुधा, त्वक्कर्पूर समन्वितं हर इदं गृहणीष्व दत्तं मया। ओम भगवते श्री स्वामी नारायणाय नमः। ताम्बूलं समर्पयामि। अथ फलार्घ्यम्। प्रेम्णा पूजित पाद पल्लवयुगो राधारमाभ्यां सदा, भूमौ भक्त सुखाय रम्य नगरे वृत्तालयाख्ये वसन्। कृष्णस्त्वं पन साम्र पूग कदली खर्जूर सीताफलम्, नालिकेरफलम् तथा मृतफलम् दिव्यं गृहाण प्रभो। ॐ भगवते श्री स्वामी नारायणाय नमः। फलार्घ्यं समर्पयामि। अथ दक्षिणा। हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसोः अनन्तपुण्यफलदम्, अत शान्तिं प्रयच्छ मे। ॐ भगवते श्री स्वामी नारायणाय नमः। दक्षिणां समर्पयामि। अथ निराजनम्। चतुर्वर्ति समायुक्तं घृतेन च सुपूरितं निराजनेन संतुष्टो भवत्येव जगत्पते। प्रगटनु जे दर्शन करशे, સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. અથ મંત્ર પુષ્પાંજલિમ્. ચરણ કમલ યુગ્મમ પંકજે પૂજયિત્વા કનક કમલ માલામ કંઠદેશેર્પયિત્વા શિરસિ વિનિહિતોયમ મંત્ર પુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવહર્ષમ તનોતુ. નાનાવિધાનિ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્તો ગૃહાણ પરમેશ્વર. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. અથ અષ્ટરાજોપચારાન અથ છત્રમ. શશી પ્રભમ કાંચન દંડમંડિતમ પ્રવાલ મુક્તામણિ વિદ્રુમાવૃતમ. પ્રભો જગન્નાથ દયાનિધે ભવાન ગૃહણાતુ છત્રમ શિરસિ પ્રકલ્પિતમ. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ છત્રમ છાદયામિ. અથ ચામરમ. શ્વેતે શરચંદ્રમયુખ સન્નિભે માણિક્યરત્નદ્યુતિદંડમંજુલે પ્રીત્યા ભવંતમ મનસા શ્રિયપતે શ્રીચામરેર્વે પરિવીજયામ્યહમ. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ ચામરમ સમર્પયામિ. અથ વ્યજનમ. નક્ષત્ર રાજેન્દુમરીચિશુભ્રે નક્ષત્ર પૈલાગરુવાસિતેશ્ચ નક્ષત્રિણં વિષ્ણુમહં ભવંતમ શ્રીતાલવૃત્તે પરિવીજયામિ. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ વ્યજનમ વિંજયામિ. અથ દર્પણમ. કર્પૂરકુંદેન્દુકરાવદાંતમ ગોરંતવેદૂર્યયુતમ મનોગ્નમ પ્રકલ્પિતમ તે વદનાભુજાગ્રે લક્ષ્મીપતે સ્વીકુરુ દર્પણમ શુભમ. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ દર્પણમ દર્શયામિ. અથ સૂર્યમુખીમ. દધશ્ચ કંઠે તનુતૌલસીમ સ્રજમ સનામ પાણૌ જપમાલિકાં તથા સચંદ્ર મધ્યોર્ધ્વતમાલપત્રકઃ સવર્ણિવેશો વતુ ધર્મનંદનઃ. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ સૂર્યમુખીમ દર્શયામિ. અથ ગીતવાદ્યમ. ગુરુ મહારાજને ખૂબ પ્રિય કીર્તન. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. સદગુરુ પ્રેમાન સ્વામી રચિત મહારાજના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ કે મહારાજ, તમારી મૂર્તિ વિના બીજું કાંઈ અમને યાદ ન આવે અને ખૂબ તમારું ભજન સ્મરણ થાય. એ મહારાજ આપણા નૂતન વર્ષના મંગલ પ્રભાતે આપના ચરણમાં પ્રાર્થના કરીએ. બીજો મને આપશો માં, મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો માં. હું તો એ જ માગો છું જોડી હાથ રે, બીજો મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો માં. આપો તમારા ભક્ત જનોનો સંગ રે, મારા જીવ માય જઉં માંગ રે. આપો તમારા ભક્ત જનોનો સંગ રે, મારા જીવ માય જઉં માંગ રે. બીજો મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો માં. મારા ઉરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે, બીજો મને આપશો માં. બીજો મને આપશો માં, મને આપશો માં. મને રાખો રસિયા તમ પાસ રે, બીજો મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો માં. એજ અરજી દયાનિધિ દેવરે, એજ અરજી દયાનિધિ દેવરે. આપો ચરણ કમળ ની સેવરે, બીજું મને આપશો માં, મને આપશો માં. ચરણ કમળની સેવરે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં રોઈ તર વાસના દૂર રે કરોઈ તર વાસના દૂર રે રાખો પ્રેમાનંદને હજોર રે કરોઈ તર વાસના દૂર રે રાખો પ્રેમાનંદને હજોર રે બીજું મને આપશો માં બીજું મને આપશો માં હે મને આપશો માં મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં હું તો એ જ માગો છું જોડી હાથ રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માએ મને આપશો માં બોલો સ્વામી નારાયણ ભગવાનની अथ प्रार्थना आवाहनम न जानामि न जानामि तवार्चनम पूजाम चैव न जानामि क्षमस्व परमेश्वर गतम पापम गतम दुःखम गतम दारिद्र्यमेव च आगता सुख संपत्ति पुण्योहम तव दर्शनात् अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वर ॐ भगवते श्री स्वामी नारायणाय नमः प्रार्थना पूर्वकं नमस्कारान् समर्पयामि બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય આજે મહારાજના